वाल्मीकि रामायण किष्किंधा कांड 57वां सर्ग। अंगदे संपाति ने पर्वतना शिखर पर थी नीचे उतारी ने एमने जटायुना मराई जवानो वृतांत कहवो तथा राम सुग्रीवनी मित्रता अने वालीवधनो प्रसंग संभळावीने पोताना आमरण अनशननु कारण जणावो। शोकना कारणे संपातिनो अवाज विकृत थई गयो हतो। એમની વાત કહેલી વાત સાંભળીને પણ વાનર યુદ્ધપતિઓએ એમના પર વિશ્વાસ ન કર્યો, કેમ કે તેઓ એમના કર્મથી શંકિત હતા। આમણ ઉપવાસ માટે બેઠેલા એ વાનરોએ એ સમયે ગીધને જોઈને આવી ભયંકર વાત વિચારી, આ અમને બધાને ખાઈ તો નહીં જાય ને, અમે તો બધી રીતે મરણાંત ઉપવાસનું વ્રત લઈને બેઠા જ હતા, જો આ પક્ષી અમને ખાઈ જશે તો અમારું કામ થઈ જશે, અમને સત્વરે સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે। પછી તો બધા વાનર યુદ્ધપતિઓએ એ જ નિર્ણય કર્યો। એ વખતે ગીધને એ પર્વત શિખર પરથી ઉતારીને અંગદે કહ્યું, પક્ષીરાજ, પહેલાં એક પ્રતાપી વાનરરાજ થઈ ગયા જેમનું નામ હતું વૃક્ષરજા। રાજા વૃક્ષરજા મારા પિતામાં હતા, એમના બે ધર્માત્મા પુત્ર થયા, સુગ્રીવ અને વાલી, બંને બહુ બળવાન થયા। એ બંનેમાંથી રાજા વાલી મારા પિતા હતા। સંસારમાં પોતાના પરાક્રમના લીધે એમની બહુ ખ્યાતિ હતી। આજથી થોડા વર્ષ પહેલાં ઈશ્વાકુ વંશના મહારથી વીર દશરથકુમાર શ્રીમાન રામચંદ્રજી, જે અખિલ વિશ્વના રાજા છે, એ પિતાની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર થઈને ધર્મ માર્ગનો આશ્રય લઈને દંડકારણ્યમાં આવ્યા હતા। એમની સાથે એમના નાના ભાઈ લક્ષ્મણ તથા એમના ધર્મપત્ની વિદેહકુમારી સીતા પણ આવ્યા પણ હતા। જનસ્થાનમાં આવ્યા પછી એમના ધર્મપત્ની સીતાને રાવણે બળપૂર્વક હરી લીધા। એ સમય ગિધરાજ જટાયુએ, જેઓ એમના પિતાના મિત્ર હતા, જોયું કે રાવણ આકાશ માર્ગે વિદેહકુમારીને લઈ જઈ રહ્યો છે। જોતાની સાથે તેઓ રાવણ પર તૂટી પડ્યા અને એના રથને તોડી ફોડીને એમણે મિથિલેશ કુમારીને સુરક્ષિત રૂપે ભૂમિ પર ઊભા કરી દીધા। પરંતુ તેઓ વૃદ્ધ તો હતા જ, યુદ્ધ કરતાં કરતાં થાકી ગયા અને છેવટે રણક્ષેત્રમાં રાવણના હાથે માર્યા ગયા। આ રીતે મહાબલી રાવણ દ્વારા જટાયુનો વધ થયો। શ્રી રામચંદ્રજીએ સ્વયં એમને દાહ સંસ્કાર કર્યો અને તેઓ ઉત્તમ ગતિ સાકેત ધામને પ્રાપ્ત થયા। ત્યાર પછી રઘુનાથજીએ મારા કાકા મહાત્મા સુગ્રીવ સાથે મિત્રતા કરી અને એમના કહેવાથી એમણે મારા પિતાનો વધ કરી દીધો। મારા પિતાએ મંત્રીઓ સહિત સુગ્રીવને રાજ્ય સુખથી વંચિત કરી દીધા હતા, તેથી શ્રી રામચંદ્રજીએ મારા પિતા વાલીનો વધ કરીને સુગ્રીવનો અભિષેક કરાવ્યો। એમણે જ સુગ્રીવને વાલીના રાજ્ય પર બેસાડ્યા। હવે સુગ્રીવ વાનરોના સ્વામી છે, મુખ્ય મુખ્ય વાનરોના પણ રાજા છે। એમણે એમને સીતાની શોધ માટે મોકલ્યા છે। આ રીતે શ્રીરામ દ્વારા પ્રેરિત અમે બધા આમ તેમ વિદેહકુમારી સીતાને શોધતા ફરીએ છીએ, પરંતુ આજ સુધી એમનો પત્તો મળ્યો નથી। જેમ રાત્રે સૂર્યની પ્રભાના દર્શન થતા નથી, એ જ રીતે અમને આ વનમાં જાનકીજીના દર્શન ન થયા। અમે સૌ અમારા મનને એકાગ્ર કરીને દંડકારણ્યમાં સારી પેઠ શોધ કરતા કરતા અજાણતા પૃથ્વીના એક ખુલ્લા બોગદામાં ઘૂસી ગયા। એ બોગદું માયાસુરની માયા દ્વારા નિર્માયેલું છે। એમાં શોધ કરતા અમારો એક મહિનો વીતી ગયો, જે રાજા સુગ્રીવે અમારા પાછા ફરવા માટે નક્કી કર્યો હતો। અમે બધા કપિરાજ સુગ્રીવને આજ્ઞા કરી છીએ, પરંતુ એમના દ્વારા નિશ્ચિત કરેલા અવધિને ઓળંગી ગયા છીએ, તેથી એમના જ ભયથી અમે અહીં આમરણાંત ઉપવાસ કરી રહ્યા છીએ। કુકુત્સકુલ ભૂષણ શ્રીરામ, લક્ષ્મણ અને સુગ્રીવ ત્રણેય અમારા પર ક્રોધિત થશે। આવી સ્થિતિમાં ત્યાં ગયા પછી પણ અમારા પ્રાણ બચી શકવાના નથી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 57મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.